વાંધો નહીં આવે. અને ત્યાર પહેલા બે બે પદ બોલાવવામાં આવે છે, એક દેવોને આવાહનનું પદ છે, બીજું અર્પણ પદ, અર્પણતાનું પદ છે. હું બોલાવીશ પછી બધાએ ઝીલી લેવાનું છે, હું બોલાવીશ પછી બોલવાનું છે. કિસી કો ગુજરાતી નહીં સમજ મેં આતા હું કે લીએ મેં શોર્ટ મેં હિન્દી મેં બતાતી હું કે જ્ઞાન વિધિ મેં ક્યા કરને કા હૈ, જિન્હોંને નામ લિખા હૈ ઉનકે નામ